શ્રીમદ દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 26-27 હરિશ્ચંદ્ર રાજા અને રાણી સેવ્યાનો પરસ્પર પરિચય દેહત્યાગની તૈયારી દેવતાઓનું આગમન અને હરિશ્ચંદ્રનો અયોધ્યાવાસીઓ સાથે સ્વર્ગમાં જવું. સુતજી કહે છે શૌનક. ત્યાર પછી મહારાજ હરિશ્ચંદ્રે નીચું મોઢું રાખીને રાણીને કહ્યું, હે બાળા, હું એક પાપી માણસ છું, તો અહીં મારી સામે બેસી જા. જો મારા હાથ તારો વધ કરવામાં સાથ આપશે તો હું તારું માથું કાપવાનું વિચારું છું. આમ કહીને રાજાએ હાથમાં તલવાર લઈ લીધી અને રાણીનો વધ કરવા તૈયાર થઈ ગયા. અત્યાર સુધી રાજા રાણીને ઓળખી શક્યા ન હતા અને રાણીએ રાજાને પણ ઓળખ્યા ન હતા, પરંતુ હવે અત્યંત દુઃખથી વ્યાકુળ થઈ હોવાને કારણે રાણીએ પોતે મરી જવાની અભિલાષાથી કહ્યું. રાણી બોલ્યા, ચાંડાળ, જો તને યોગ્ય લાગે તો મારી થોડી વાત સાંભળવાની કૃપા કર. આ નગરની બહાર થોડે દૂર મારો પુત્ર મરેલો પડ્યો છે. જ્યાં સુધી તે મરેલા પુત્રને અહીં લાવીને તેનો અગ્નિ સંસ્કાર ન કરું ત્યાં સુધી મને મારીશ નહીં, ત્યાર પછી મને તલવારથી મારી નાખજે. ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ રાણીની વાત સ્વીકારીને બાળક પાસે જવાની અનુમતિ આપી. અત્યંત કરુણ વિલાપ કરતા રાણી ત્યાંથી ચાલ્યા ગયા. ઓ પુત્ર, ઓ દીકરા, ઓ કુમાર, વારંવાર કહેતા રાણી મૃત બાળકને લઈને સ્મશાન ઘાટ પર પાછા આવ્યા અને બાળકને જમીન પર મૂકી દીધો. રાણીનું શરીર શોકાગ્નિમાં બળી રહ્યું હતું. તે દુર્બળ થઈ ગયા હતા. માથાના વાળ ધૂળથી ભૂખરા થઈ ગયા હતા. રાજન, આપનો પ્રિય પુત્ર તેના મિત્રો સાથે રમતો હતો, ત્યાં તેને સાપ કરડ્યો જેથી તે મૃત્યુ પામ્યો છે. તે જ મરેલો બાળક આ તમારી સામે જમીન પર સૂતો છે. આપ એને જોઈ રહ્યા છો. આ પ્રમાણેના શબ્દો વિલાપ કરતા રાણીના મુખેથી નીકળી રહ્યા હતા. તે સાંભળીને રાજા હરિશ્ચંદ્ર મૂળદા પાસે આવ્યા, તેના ઉપરથી વસ્ત્ર લઈ લીધું. તો પણ અત્યંત વિલાપ કરતી રાણીને રાજા ઓળખી શક્યા નહીં, કારણ કે અત્યંત દુઃખથી રાણીનું શરીર બદલાઈ ગયું હતું. મહારાજ હરિશ્ચંદ્રના વાળ પહેલા બહુ સુંદર હતા, તે અત્યારે ભયંકર જટામાં ફેરવાઈ ગયા હતા. સુકાયેલા વૃક્ષની છાલ જેવો તેમના શરીરનો વર્ણ દેખાતો હતો, તેથી રાણી પણ તેમને ઓળખી ન શક્યા. સર્પના ઝેરથી મરેલો બાળક જમીન પર પડ્યો હતો. તેને જોઈને રાજા તેમાં રાજપુત્ર જેવા શુભ લક્ષણો જોઈ તેના પર વિચાર કરવા લાગ્યા. આ બાળકનું મોઢું પૂનમના ચંદ્રમા જેવું છે, તેનું નાક કેટલું સુંદર છે, તેના દર્પણ જેવા બે ઊંચા સુંદર ગાલ છે, તેના વાંકડિયા કાળા વાળ મોઢાની ચારે બાજુ વિખરાયેલા છે, આંખો ખીલેલા કમળ જેવી છે, બંને ઓઠ પાકા ગેલોડાના ફળ જેવા છે, પહોળી છાતી, મોટી મોટી આંખો, લાંબી લાંબી ભુજાઓ અને ખભા અત્યંત શોભી રહ્યા છે, મોટા પગમાં નાની નાની આંગળીઓ છે અને પગલા કમળ જેવા કોમળ છે. આ ગંભીર નાભીવાળો અને ઊંચી ડોકવાળો છે. એ વાતનું દુઃખ છે કે આ બાળક ક્યાં ભાગ્યહીન રાજાના કુળમાં ઉત્પન્ન થયો છે, કે એને તરત જ દુરાત્મા યમરાજાએ તેના કાળપાશમાં બાંધી લીધો. સુતજી કહે છે, માતાના ખોળામાં સૂતેલા તે મૃત બાળકને જોઈને આવો વિચાર કર્યા પછી મહારાજ હરિશ્ચંદ્રને ભૂતકાળની સ્મૃતિ થઈ અને તેઓ હાય હાય કહીને આંખોમાંથી આંસુ સારવા લાગ્યા. તેમના મોઢામાંથી એવા શબ્દો નીકળ્યા કે મારા પુત્રની તો આ દશા થઈ નથી ને, એ જ ક્યાં ક્રૂર યમરાજાની જાળમાં ફસાઈ ગયો હોય તો તેની પણ આવી સ્થિતિ થઈ શકે છે. આવું વિચારીને થોડી ક્ષણ રાજા ત્યાં જ ઊભા હતા ત્યારે દુઃખના આવેશમાં આવીને રાણીએ કહ્યું, ઓ પુત્ર, ક્યાં પાપના ફળ સ્વરૂપે આવું દારૂણું દુઃખ આવીને ઊભું થઈ ગયું છે? તેનું કારણ સમજાતું નથી. ઓ નાથ, ઓ રાજન, આપ મને દુખિયારીને છોડીને ક્યાં સ્થાને જઈને બેઠા છો? આપને શાંતિ કઈ રીતે મળતી હશે? રાજ્ય હાથમાંથી જતું રહ્યું, સ્વજનો મિત્રો છૂટી ગયા, સ્ત્રી અને પુત્રને વેચી દેવા પડ્યા. ઓ દેવ, તે રાજર્ષિ હરિશ્ચંદ્રની સામે આ કેવી દારૂણ વિપત્તિ ઊભી કરી દીધી! જ્યારે મહારાજ હરિશ્ચંદ્ર રાણીને આ વાત સાંભળી ત્યારે તેઓ રાણીની પાસે ગયા. તેમને રાણી અને મરેલા પુત્રની ઓળખાણ હવે થઈ ગઈ હતી. તેમણે કહ્યું, હાય, કેટલા દુઃખની વાત છે કે આ સ્ત્રી મારી પત્ની છે અને આ મરેલો બાળક મારો જ પુત્ર છે. રહસ્ય જાણવાથી રાજાના હૃદયમાં અગ્નિની અપાર જ્વાળાઓ ઉત્પન્ન થઈ ગઈ. બેહોશ થઈને તે જમીન પર પડી ગયા. રાજા સ્મશાન ઘાટમાં દુઃખ ભોગવી રહ્યા છે તે જાણીને રાણી પણ અતિ દુઃખી થઈ જમીન પર પડી ગયા. તેમની ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ અને તરત મૂર્છિત થઈ ગયા. થોડી વાર પછી રાજા અને રાણી હોશમાં આવ્યા ત્યારે બંને ભારે વિલાપ કરવા લાગ્યા. રાજાએ કહ્યું, હાય પુત્ર, અતિ કોમળ અને વાંકડિયા વાળવાળું તારું મોઢું જોતા મારું હૃદય કેમ ચિરાઈ જતું નથી? તું મધુર શબ્દોમાં તાત તાત કહીને મારી પાસે દોડીને આવી જતો હતો. હવે હું પ્રેમથી બેટા બેટા કહીને ક્યારે બોલાવીશ? હવે તારા ધૂળવાળા પગ કોની ચાદર ખોળો અને શરીરને મેલા કરશે? મન અને હૃદયને આનંદ આપનારા પુત્ર, તમારી ઈચ્છા પૂરી ન કરી શક્યો. જેને તને સાધારણ વસ્તુની જેમ વેચી દીધો હતો તેવા મારા જેવા પિતાને પ્રાપ્ત કરીને તું પિતાવાળો થયો હતો. મારું પૂરું રાજ્ય ચાલુ ગયું હતું. પરિવારમાં ઘણા સ્વજનો હતા પણ કોઈએ સાથ ન આપ્યો. ભાગ્યની પ્રતિકૂળતાને કારણે આવી નિર્દય દશામાં આવી પડેલા એવા મારી સાથે આજે તારી ભેટ થઈ. આજે ઝેર સાપે ડંખ મારેલા પુત્રના કમળ જેવા મુખને જોઈને હું અત્યંત વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયો છું. આ પ્રમાણે વિલાપ કરીને રાજા હરિશ્ચંદ્રએ મરેલા પુત્રને ઉપાડ્યો. દુઃખથી તેમની વાણી સ્તંભી ગઈ હતી. તેમણે મૃત પુત્રએ છાતીએ લગાડ્યો અને પોતે મૂર્છિત થઈને પડી ગયા. તે વખતે પૃથ્વી પર પડેલા રાજાને જોઈને રાણીને એવો વિચાર આવ્યો, આદરણીય મહાપુરુષ તેમના અવાજથી જ ઓળખાઈ જાય છે કે આ વિદ્વાનોને આનંદ આપનારા ચંદ્રમા જેવા હરિશ્ચંદ્ર જ છે. હવે તેમાં કોઈ શંકા નથી. તેમનું સુંદર ઊંચું નાક તલના પુષ્પ જેવું છે. આ પરમ યશસ્વી મહાત્મા પુરુષના દાંત અધખીલી કળીઓ જેવા છે. જો આ હરિશ્ચંદ્ર રાજા જ છે તો તેઓ આ સ્મશાન ઘાટ પર કઈ રીતે આવ્યા? પુત્ર શોક છોડીને રાણી નીચે પડેલા પતિદેવને જોવા લાગી. તે સમયે પુત્ર અને પતિ બંનેના દુઃખથી અત્યંત ગભરાયેલા રાણીના મનમાં ક્યારેક ભયંકર દુઃખદ આશ્ચર્ય થતું હતું તો ક્યારેક તેઓ હર્ષમાં આવી જતા હતા. રાણીની નજર રાજા તરફ ગઈ અને તે બેસુદ્ધ થઈને જમીન પર પડી ગયા. મૂર્છા દૂર થતા તેઓ ગદગદ વાણીથી કહેવા લાગ્યા, ઓ નિર્દય મર્યાદા વિહીન અને તિરસ્કાર ને પાત્ર દેવ, તને ધિક્કાર છે. આ દેવતાઓ જેવા પ્રતિષ્ઠિત રાજાને તે ચાંડાળ બનાવી દીધા છે. તેઓ પોતાના રાજ્યથી વંચિત થઈ ગયા. ઇષ્ટ મિત્રોએ તેમનો સાથ છોડી દીધો. સ્ત્રી અને પુત્રને તેમણે વેચી દીધા. હે દેવ, તારા પ્રભાવમાં આવીને એક મહાન રાજા ચાંડાળ બની ગયા. આજે તેમનું છત્ર કે સિંહાસન કશું મને દેખાતું નથી. અગાઉ રાજા જ્યારે યાત્રા કરવા જતા ત્યારે અન્ય રાજાઓ તેમની સેવાવૃત્તિ સ્વીકારી લેતા હતા તથા પોતાના ઉપવસ્ત્રથી રાજાના માર્ગમાં પડેલી ધૂળ વાળી નાખતા હતા. થે જા મહારાજ, આજે દુઃખથી વ્યાકુળ થઈને આ અપવિત્ર સ્મશાન ભૂમિમાં ભટકી રહ્યા છે. અહીં ચારે બાજુ ખોપરીઓ વિખરાયેલી પડી છે, ક્યાંક ફૂટેલા માટીના ઘડા પડ્યા છે, તો ક્યાંક ફાટેલા ચિથરા, મૃતદેહોના શરીર પરથી ઉતરેલી ફૂલની માળાઓના દોરા તથા મુર્દાના વિખરાયેલા વાળથી સ્મશાન ઘાટની જમીન ઢંકાઈ ગઈ છે. જમીન પર સુકાયેલી ચરબી રાખોડીના ઢગલા, અંગારા, અડધા બળેલા હાડકા અને મજ્જાના અવશેષો પર ગીધડા અને શિયાળો ભયંકર અવાજ કરીને ભમી રહ્યા છે. મોટા મોટા શુદ્ર પક્ષીઓના ટોળા ભમી રહ્યા છે. ચિતાના ધુમાડાથી અંધકાર છવાઈ ગયો છે. મુર્દા, ભક્ષી, બિહામણા, ગીધો ચારે બાજુ જોવા મળે છે. આ પ્રમાણે કહીને રાણી મહારાજ હરિશ્ચંદ્રના કંઠમાં વળગી પડ્યા અને દુઃખ ભરેલા શબ્દોથી વિલાપ કરવા લાગ્યા. રાજન, આ સ્વપ્ન છે કે સત્ય, આપ જે માનતા હો તે કહો, કારણ કે મારું મન મૂંઝાય છે. હે ધર્મને જાણનારા, જો આ બધું સત્ય હોય તો ધર્મ, સત્યવ્રતનું પાલન તથા બ્રાહ્મણ અને દેવતાઓનું પૂજન કરવાથી કઈ સહાયતા મળી? હવે ધર્મ, સત્ય, સરળતા અને દયાનું કોઈ સ્થાન જ નથી, અને તેથી જ આપ જેવા ધર્માત્મા સજ્જન પોતાનું રાજ્ય ગુમાવી બેઠા છે. સુતજી કહે છે, શૌનક, રાણીના વચન સાંભળીને રાજાએ ઊંડો નિશાસો નાખ્યો અને સાથે સાથે ચાંડાળ તથા ચાંડાળ થયા ત્યાં સુધીની બધી વાત રાણીને કહી. તે સાંભળીને રાણીને અપાર દુઃખ થયું. ઘણી વાર સુધી તે રડતા રહ્યા. ત્યાર પછી પુત્રના મરણની બધી વાત રાણીએ રાજાને કહી. તે સાંભળીને રાજા બેસુદ્ધ થઈને જમીન પર પડી ગયા. ભાનમાં આવ્યા ત્યારે ઉઠીને તેમણે મૃત પુત્રને ઉપાડી લીધો. ત્યારે ધર્મપરાયણ રાણીએ રડતા રડતા રાજાને કહ્યું, રાજન, હવે આપ આપના સ્વામીનું દાસત્વ નિભાવો. મારું માથું કાપીને આપ સ્વામીદ્રોહ અને અસત્યવાદી થવામાંથી બચી જાઓ. રાજેન્દ્ર, આપની વાણી અસત્ય ન થવી જોઈએ, તથા સ્વામી એટલે માલિકનો દ્રોહ પણ મોટું પાપ છે. રાજા બોલ્યા, તારા મુખેથી આવું નિષ્ઠુર વચન કઈ રીતે નીકળ્યું? વિચાર તો કર, જે કર્મ કહેવું અશક્ય છે તે કરી કેમ શકાય? પત્નીએ કહ્યું, પ્રભુ, મેં ભગવતી ગૌરીની ઉપાસના કરી છે, દેવતાઓ અને બ્રાહ્મણોને પૂજ્યા છે, તેમના આશીર્વાદથી આપ આવતા જન્મે ફરીથી મારા પતિ અવશ્ય બનશો. રાણીની આ વાત સાંભળીને રાજા જમીન પર ઢળી પડ્યા. અપાર દુઃખી હતા. રાજા બોલ્યા, પ્રિય, હવે વધારે દિવસ આવું દુઃખ ભોગવવાની મારી ઈચ્છા નથી. હે નાજુક અંગવાળી, હવે આ શરીરને ટકાવી રાખવા હું અસમર્થ છું. મારું દુર્ભાગ્ય તો જુઓ, જો હું ચાંડાળની આજ્ઞા વિના સળગથી ચિતામાં પ્રવેશ કરી જાઉં તો બીજા જન્મમાં મારે આ ચાંડાળની નોકરી કરવી પડે, મારે ઘોર નરકમાં જઈને ભયંકર યાતનાઓ ભોગવવી પડે. મારા વંશની વૃદ્ધિ કરનાર મારો આ એક પુત્ર હતો, તે પણ બળવાન દેવના પ્રકોપથી કાળનો કોળિયો બની ગયો. પરાધીન હોવાને કારણે આવી દુર્દશાને પ્રાપ્ત થવા છતાં હું પ્રાણ કઈ રીતે છોડું? છતાં પણ આ અપાર દુઃખથી ત્રાસીને હું મારું શરીર હવે છોડી દઈશ. પછી જે થવાનું છે તે થશે. દુબળા શરીર વાળી પ્રિય આ સળગતી ચિતામાં પુત્રની સાથે હું પણ બળી મરીશ, તેથી તું મને ક્ષમા કરજે. કમળ જેવી આંખો વાળી હવે વધારે તને કંઈ કહેવું યોગ્ય નથી. મનને ચિંતા મુક્ત કરીને તું મારી વાત સાંભળ. પવિત્ર હાસ્ય વાળી મારી આજ્ઞાથી હવે તું બ્રાહ્મણને ઘેર જા. જો તે દાન, હવન અને બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા હશે તો બીજા જન્મમાં આપણા પુત્ર સાથે તારો અને મારો સમાગમ થશે. આ લોકમાં આપણી ઈચ્છા પ્રમાણેનો સંગમ હવે કઈ રીતે થઈ શકશે? હે પવિત્ર હાસ્યવાળી પ્રિય, હવે હું આ લોકમાંથી જઈ રહ્યો છું. તેથી એકાંતમાં મશ્કરીના રૂપમાં પણ મેં તને કઈ અનુચિત કહ્યું હોય તો તે બધું ભૂલી જજે. ભાઈએ, હું રાજાની પ્રિય પત્ની છું. આવા અભિમાનમાં આવીને તારે તે બ્રાહ્મણનું ક્યારેય અપમાન કરવું નહીં. કારણ કે માલિકને દેવતા સમાન જાણીને તેમને બધી રીતે સંતુષ્ટ કરવા એ તારું કર્તવ્ય છે. રાણીએ કહ્યું, રાજર્ષિ, હવે હું પણ અગ્નિમાં કૂદી પડીશ, કારણ કે હવે હું આ દુઃખ સહી શકું એમ નથી. ભગવાન, આપની સાથે હું પણ આવીશ અને તેમાં જ મારું કલ્યાણ છે. હે માન આપનાર, આપનારા, હે માન આપનારા, હું આપની સાથે રહીને સ્વર્ગ કે નરક બધું ભોગવી લઈશ. રાણીની વાત સાંભળીને મહારાજ હરિશ્ચંદ્રે કહ્યું, પતિવ્રતે એવ મસ્તુ, એવું જ થાવ, સુતજી કહે છે. ત્યાર પછી હરિશ્ચંદ્ર રાજાએ ચિતા તૈયાર કરીને તેના પર પુત્ર રોહિતને સુવડાવી દીધો. પોતે રાણી સહિત બે હાથ જોડીને જગતના ઈશ્વરી પરમેશ્વરી સૌ આંખો વાળી દેવીનું ચિંતન કરવા લાગ્યા. પાંચે કોષની અંદર રહેલા બ્રહ્મ સ્વરૂપ લાલ વસ્ત્રો ધારણ કરવા વાળા, કરુણાના સાગર જાત જાતના આયુધો ધારણ કરવા વાળા તથા જગતનું પાલન કરવામાં તત્પર ભગવતી જગદંબાનું રાજાએ ધ્યાન કર્યું. રાજા ધ્યાનસ્થ હતા તે વખતે ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ધર્મને આગળ કરીને તરત ત્યાં પધાર્યા. બધા દેવતાઓ આવીને એક સ્વરમાં કહ્યું, રાજન, મહાપ્રભુ સાંભળો, આ સાક્ષાત બ્રહ્મા સ્વયં ભગવાન ધર્મ સિદ્ધો મારુતો વિશ્વદેવ ચારણો લોકપાલો નાગો ગંધર્વોની સાથે રુદ્રગણો અશ્વિની કુમારો તથા બીજા અનેક દેવતાઓ અહીં પધાર્યા છે, તેમજ ત્રણેય લોક સાથે જે ધર્મથી મિત્રતા કરવા ઈચ્છે છે તે વિશ્વામિત્રજી અહીં વિશ્વામિત્રજી પણ અહીં આવ્યા છે અને તેઓ સંતુષ્ટ થઈને તમારી અભિલાષા પૂરી કરવાની ઈચ્છા રાખે છે. ધર્મ બોલ્યા, રાજન, તમારે આવું સાહસ ન કરવું જોઈએ, કારણ કે તમારામાં જે સહનશીલતા ઇન્દ્રિયોને વશ રાખવાની પૂરી યોગ્યતા તથા સત્વ વગેરે સદગુણો છે તેનાથી પ્રસન્ન થઈને હું તમારી સામે આવ્યો છું. ઇન્દ્રે કહ્યું, મહાભાગ હરિશ્ચંદ્ર, હું ઇન્દ્ર તમારી સામે ઊભો છું. રાજન, આજે સ્ત્રી પુત્ર સાથે તમે આ સનાતન વિશ્વ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. રાણી અને રાજકુમારને સાથે લઈને હવે તમે સ્વર્ગમાં પધારવાની કૃપા કરો. તમારા સિવાય બીજો કોઈ કર્મશીલ મનુષ્ય સ્વર્ગ પર વિજય મેળવે સંભવ નથી, સુતજી કહે છે. ત્યાર પછી ઇન્દ્રે આકાશમાં જઈને ચિતા પર સૂતેલા રાજકુમાર રોહિતના અપમૃત્યુને દૂર કરનારી અમૃત વૃષ્ટિ કરી અને સાથે સાથે પુષ્પ વૃષ્ટિ પણ કરી. દેવતાઓના દુદુંબી વાગવા માંડ્યા. મહારાજ હરિશ્ચંદ્ર મોટા મહાત્મા પુરુષ હતા. તેમના મૃત્યુ પામેલા પુત્રમાં ચેતના આવી ગઈ. સ્વસ્થ થઈને તે પ્રસન્નતાથી ઊભો થઈ ગયો. રાજાએ તેને હૃદય લગાડ્યું. રાણી પણ ત્યાં જ હતા. તમામ સંપત્તિ તેમની પાસે આવી પહોંચી. દિવ્ય માળા અને વસ્ત્રોથી મહારાજ શોભવા લાગ્યા. તેમને અપાર શાંતિનો અનુભવ થયો. તેમના હૃદયના ખૂણે ખૂણે આનંદ ઉભરાવા લાગ્યો. શનવારમાં બધી પરિસ્થિતિમાં અદ્ભુત પરિવર્તન આવી ગયું. પછી ઇન્દ્રે રાજા હરિશ્ચંદ્રને કહ્યું, મહારાજ, હવે તમે સ્ત્રી પુત્ર સાથે સ્વર્ગમાં ચાલો. આ ઉત્તમ ગતિ તમારા કર્મના ફળરૂપે તમને પ્રાપ્ત થઈ છે. હરિશ્ચંદ્રજીએ કહ્યું, દેવરાજ, મારો માલિક ચાંડાળ છે. મેં તેની પાસે આજ્ઞા લીધી નથી. તેની રજા વિના હું સ્વર્ગમાં નહીં આવું. ધર્મએ કહ્યું, રાજન, દેવ યોગે તમને દુઃખ પ્રાપ્ત થવાનું હતું તેથી હું જ માયાથી ચાંડાળ બન્યો હતો. તમે ચાંડાળનું જે સ્થાન જોયું તે પણ મારી માયાથી રચેલું હતું. ઇન્દ્રએ કહ્યું, હરિચંદ્ર, પૃથ્વી મંડળના બધા મનુષ્યો જેને મેળવવા માટે પ્રાર્થના કરે છે તે દિવ્ય સ્થાન પર પધારો. પુણ્યાત્મા જીવો જ તે સ્થાન પર જવાના અધિકારી બને છે. મહારાજ હરિશ્ચંદ્ર બોલ્યા, દેવરાજ આપને પ્રણામ છે. મારી એક વિનંતી સાંભળો, અયોધ્યાના લોકો મારા દુઃખને પોતાનું દુઃખ ગણીને અત્યારે સમય વ્યતીત કરી રહ્યા છે. તેમને આવી સ્થિતિમાં મૂકીને હું સ્વર્ગમાં કઈ રીતે આવું? ગૌહત્યા, બ્રહ્મહત્યા, સ્ત્રી હત્યા અને મદિરાપાનના મહાપાપ છે. પોતાના ભક્તોને છોડી દેવા એ પણ આવું જ મહાપાપ છે. તેથી શ્રદ્ધાળુ વ્યક્તિનો ત્યાગ ન કરવો, તેને છોડનાર સુખી કઈ રીતે થઈ શકે? તેથી હે ઇન્દ્ર, હું આ શ્રદ્ધાળુ વ્યક્તિઓને મૂકીને સ્વર્ગમાં નહીં આવું. કૃપા કરી આપ અહીંથી પ્રસ્થાન કરી જાઓ સુરેશ્વર. જો મારી સાથે આ બધા લોકોને લઈ જવાની વ્યવસ્થા થઈ શકે તો હું આવીશ. નરકમાં જવું પડે તો નરકમાં જઈશ. ઇન્દ્રે કહ્યું, અયોધ્યાના તે પ્રજાજનો અનેક પ્રકારના પુણ્ય પાપ કરી ચૂક્યા છે. પૃથ્વીપતિ, સ્વર્ગ સાધારણ વ્યક્તિ માટે ઉપયોગી બને એવો આગ્રહ તમે કેમ રાખો છો? હરિશ્ચંદ્રએ કહ્યું, પ્રભુ, એ રાજાનું અંગ છે. તેની કૃપાથી જ રાજાને રાજ્ય ભોગવવાનો સુયોગ સાંપડે છે. પ્રજાની મદદથી જ મોટા મોટા યજ્ઞો દ્વારા દેવતાઓની ઉપાસના તથા કુવા, તળાવ વગેરે ધાર્મિક પ્રતિષ્ઠાનોની સ્થાપના કરવામાં રાજા સફળ થાય છે. હું પણ એ નાગરિકોના બળથી જ તમામ કાર્ય કરી શક્યો છું. તેથી જરૂર પડે ત્યારે સહાયતા કરનારા એ નગરજનોને સ્વર્ગના લોભથી હું નહીં છોડું. તેથી હે દેવરાજ, મેં જે કાંઈ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, દાન, યજ્ઞ અને જપ વગેરે સામાન્ય કર્મોના પ્રભાવથી મને જે કંઈ ફળ મળવાનું છે, તથા જે ઉત્તમ કર્મના ફળ સ્વરૂપે લાંબા કાળ સુધી સ્વર્ગ પ્રાપ્તિનો અધિકારી બન્યો છું, તે બધા સદકર્મો વહેંચવાથી એક દિવસ માટે પણ તે નાગરિકો સાથે સ્વર્ગમાં રહેવાનો અવસર મળી જાય તેવું હું ઈચ્છું છું. પરંતુ તે આપની કૃપા પર આધારિત છે. શુદ્ધજી કહે છે, બધાના અધિષ્ઠાતા ઇન્દ્ર એવું જ થશે એમ કહીને રાજાની વિનંતી સ્વીકારી લીધી. ધર્મ અને વિશ્વામિત્રજી અત્યંત પ્રસન્ન થયા. ત્યાર પછી તે બધા મહાનુભાવો અયોધ્યાપુરીમાં ગયા, જે ચારે વર્ણના લોકોથી ખીચોખીચ ભરેલી હતી. ત્યાં જઈને દેવરાજ ઇન્દ્ર હરિશ્ચંદ્ર રાજાની સામે જ બધા લોકોને કહ્યું, હે અયોધ્યાવાસીઓ, તમે બધા પરમ દુર્લભ એવા સ્વર્ગમાં આવવા માટે તરત તૈયાર થઈ જાઓ. ધર્મની કૃપાથી તમે બધા વ્યક્તિઓને આવો સુયોગ પ્રાપ્ત થયો છે. ધર્મમાં અતૂટ શ્રદ્ધા રાખનારા મહારાજ હરિશ્ચંદ્રજીએ પણ તે પ્રજાજનોને કહ્યું, હા, આપણે બધા સાથે હવે સ્વર્ગમાં જઈશું. સુતજી કહે છે, દેવરાજ ઇન્દ્રની વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્ર પણ નાગરિકો રાજા હરિશ્ચંદ્ર પર નાગરિકો અત્યંત પ્રસન્ન થયા. જે સાંસારિક કાર્યોથી નિવૃત્ત થઈ ગયા હતા તેઓ સાંસારિક કાર્યનો ભાર તેમના પુત્રોને સોંપીને સ્વર્ગમાં જવા માટે તૈયાર થઈ ગયા. બધાને લઈ જવા માટે વિમાન તૈયાર હતા. લોકો સૂર્ય જેવા તેજસ્વી બની ગયા. બધાના હૃદયમાં આનંદ આનંદ થઈ ગયો. રાજા હરિશ્ચંદ્રે તેમના પુત્ર રોહિતને અયોધ્યાની ગાદી પર અભિષેક કર્યો. તેમના રાજ્યમાં કોઈ વ્યક્તિ દુઃખી ન હતો. હરિશ્ચંદ્રજી તેમના પુત્રને મળ્યા. તેમણે મિત્રો વગેરેનું સન્માન કર્યું. ત્યાર પછી જે પુણ્યથી પ્રાપ્ત થનાર તથા દેવતાઓ માટે પણ પરમ દુર્લભ એવી શ્રેષ્ઠ કીર્તિ મેળવીને સ્વસંચાલિત અને ઘંટડીઓથી શોભતા વિમાનમાં તે બેસી ગયા. તે અદ્ભુત દ્રશ્યને જોઈને મહાભાગ શુક્રાચાર્યજી, દૈત્યોના ગુરુ અને તમામ શાસ્ત્રોના પ્રકાંડ વિદ્વાન છે, એક શ્લોક કહ્યો, અહો તિતિક્ષા મહાત્મય મહો દાન ફલમ મહત યદા ગતો હરિશ્ચંદ્રો મહેન્દ્રસ્ય સલોકતામ. શુક્રાચાર્યજી બોલ્યા, તિતિક્ષાનો મહિમા અને દાનનું ફળ બધાથી શ્રેષ્ઠ છે. તેથી રાજા હરિશ્ચંદ્રને ઇન્દ્રના લોકમાં જવાની સુવિધા પ્રાપ્ત થઈ. સુતજી કહે છે, શૌનક. હરિશ્ચંદ્ર રાજાના ચરિત્રથી સંબંધિત આ સંપૂર્ણ પ્રસંગનું વર્ણન મેં તમારી આગળ કર્યું. જે દુઃખી વ્યક્તિ આ ચરિત્રને સાંભળે તો તે સુખી થાય છે. સ્વર્ગ પ્રાપ્તિ માટે જે આ પ્રસંગને સાંભળે તેને સ્વર્ગ અને પુત્રની ઈચ્છાથી સાંભળનારને પુત્ર પ્રાપ્ત થાય છે. આના પ્રભાવથી સ્ત્રીની ઈચ્છા રાખનારને સ્ત્રી અને રાજ્યની ઈચ્છા રાખનારને રાજ્ય મળે છે. અધ્યાય 26-27 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.